ત્યાં પ્રકૃતિ કરાવે છે, નાચે છે, બસ. એટલે અગ્નિ ગુઠાણ કર્યું. પછી પેલા ગુઠાણ કોને રાખે કર્યા, કે જે એમ જાણતા થયા કે આ સિવાય આપણા હાથમાં સત્તા રાખતી નથી, ધંધા બીજો હોવો જોઈએ. મારા કર્મ બધા મને બંધાય છે, હું કર્મ કરું છું, મારે બંધાય છે, એવું કર્મ નું ભાન થયું પડે બંધ કરતા. અને વિતરાગો મોક્ષ લઈ જશે એ રીતે ખાતરી થઈ. કરતા પણ કોણ હોય, વિતરાગો કિંમત ના હોય. ત્યાં પેલા પેલા ગુફાળો અમુક જ મારો ખરા છે. બીજું બધું અજ્ઞામત જઈ રહ્યો અજ્ઞામત. પછી પહેરે ચોથે આવે, બીજું કીધું નહીં, કીધું ચોથું. ક્રિયાઓ બીજો બધી એવી એવી હોય, પણ એ પ્રતિ બીજો એક હું આત્મા છું. અમુક પ્રતિ ઓછી થઈ જાય, હું આત્મા છું એ પ્રતિ થઈ જાય. પછી પાસમાં વધારે અને બારમા માં કીડો બહુ થઈ જાય, બહુ થઈ થઈ જાય. અંદર નો અને બહાર નો ભયો, અંદર નો બહુ તો સવારે થઈ ગયો છે, પણ બહાર નો થયો નથી. બહાર નો એટલે ગયા આવતા જે કરેલું જેનું ફળ આવે તેમાં મોહ થયું ને. એટલે ચારિત્ર બહુ કહેવામાં આવે. એટલે ગુઠાણ જેમ ગુણ ગુણ વધતા જાય, એટલે ક્ષીણ મોહ પછી ક્ષીણ મોહ થાય એ મારમું, ક્ષીણ મોહ થાય એ મારમું, ક્ષીણ મોહ થાય ક્ષીણ મોહ, ક્ષીણ મોહ મોહ નો ક્ષય થવો, ક્ષીણ મોહ થાય ભાઈ જો, ક્ષીણ મોહ થાય, ક્ષીણ મોહ, ક્ષીણ મોહ. એટલે મોહ ક્ષય થઈ ગયા, ક્ષય થઈ ગયા. એ કયું ગુઠાણું? બારમું. બાર. અને પછી અમારો મોહ ક્ષય થઈ ગયો. અંદર થી બહાર થી ગયો એમની જ્ઞાન એટલે સમજાણું, પણ જ્ઞાન એટલે આ શબ્દો વપરાય છે. કેવો જ્ઞાન? કેવો જ્ઞાન એટલે શું? કઈ વસ્તુ છે કોઈ એ છે? જ્ઞાન એટલે જાણવું વિધ વિષ્ણુ નો અને આ જ્ઞાન મિક્ષર વાળું છે. આ સંસારી જ્ઞાન છે ને એ મિક્ષર વાળું છે. કેવા કરું છું અને જાણું છું, અને પેલું તો જાણું છું, એટલું જ કરું છું. મિક્ષર વગર કેવળ કેવળ સમજી ગયું, ઓન્લી એબ્સોલ્યુટ જાણું છું, એટલું એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર કેવળ જ્ઞાન. અને એને જ માટે અહીં જે પતંજલિએ જે શબ્દ વાપર્યો, ઋતુંબરા ઋતુંબરા તત્ર પ્રજ્ઞા, ઉનાળો Thank you.